سوره روم سوره نمبر 30. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. شروع کرو چھو خوب اج موٹا مہربان نے بہو ج رحم والا اللہ نا نام تھی. الف لام میم. الف لام میم. غلبت الروم. روم والا یعنی کہ رومنو ہاری گیا چھے. فی ادنا الارض وهم من بعد غلبهم سیغلبون. પાસેની જમીનમાં પણ તેઓ હાર બાદ ટૂંક સમયમાં જ પાછા આવી થઈ જશે. થોડાક વર્ષોમાં અલ્લાહનો હુકમ પહેલા પણ હતો ને પછી પણ રહેશે, ને તે દિવસે ઈમાનવાળા ખુશ થઈ જશે અલ્લાહની મદદથી. તે જેને ચાહે છે મદદ કરે છે, ને એ જ તાકતવર ને દયાળુ છે. આ અલ્લાહનો વાયદો છે, અલ્લાહ કદી પણ પોતાના વાયદાનો ભંગ કરતો નથી, પણ ઘણા ખરા લોકો જાણતા નથી. આ લોકો આ દુનિયાની જિંદગીની જાહેરી હાલતથી જાણકાર છે, અને આખેરતથી પછીની દુનિયાથી તેઓ એકદમ અજાણ છે. أَوَلَمْ يَتَفَكَّرُوا فِي أَنفُسِهِمْ مَا خَلَقَ اللَّهُ السَّمَاوَاتِ وَالْأَرْضَ وَمَا بَيْنَهُمَا إِلَّا بِالْحَقِّ وَأَجَلٍ مُسَمَّى وَإِنَّ كَثِيرًا مِنَ النَّاسِ بِلِقَاءِ رَبِّهِمْ لَكَافِرُونَ. شُن تَمْنَي پوتانا مَنْ مَا آبَابَتْ اُپَرْ وِچَارْ نَتِي كَرْيَوْ كَيَ اللَّهِ آسْمَانُ تَتْحَا زَمِينَ અને જે કાંઈ તેમની વચ્ચે છે તે બધું સાચા મકસદ માટે અને એક નક્કી કરેલી મુદ્દત માટે પેદા નથી કર્યું. જો કે બેશક માણસોમાંથી ઘણા ખરા પોતાના પાલનહારની મુલાકાતનો ઇન્કાર કરનારા છે. أَوَلَمْ يَسِيرُوا فِي الْأَرْضِ فَيَنْظُرُوا كَيْفَ كَانَ عَاقِبَةُ الَّذِينَ مِنْ قَبْلِهِمْ كَانُوا أَشَدَّ مِنْهُمْ قُوَّةً وَأَثَارُوا الْأَرْضَ وَعَمَرُوهَا أَكْثَرَ مِمَّا عَمَرُوهَا وَجَاءَتْهُمْ رُسُلُهُمْ بِالْبَيِّنَاتِ فَمَا كَانَ اللَّهُ لِيَظْلِمَهُمْ وَلَكِنْ كَانُوا أَنفُسَهُمْ يَظْلِمُونَ. શું તેઓ જમીનમાં ચાલ્યા ફર્યા નથી કે તેઓ આ જોવે કે તેમની આગળવાળાઓનો કેવો અંત આવ્યો હતો? તેઓ તે મક્કાવાસીઓ કરતા તાકતમાં પણ ઘણા વધારે હતા, અને જમીનને વધારે વિસ્તારમાં વધારે જગ્યામાં ખેડીને તેમના કરતાએ વધુ આબાદ કરી હતી, અને તેમના રસૂલો તેમની પાસે સીધે સીધી દલીલો લઈને આવ્યા હતા. ને અલ્લાહ માટે આ બરાબર નથી કે તેમના પર જુલ્મ કરે, પણ તેઓ પંડે જ ખુદ જુલ્મ કર્યા કરતા હતા. પછી જેમણે બદી કરી હતી તેમનો નતીજો પણ બુરો જ થયો, કારણ કે તેઓ અલ્લાહની આયતો જુઠલાવીને તેમની મજાક કરતા હતા. અલ્લાહ જ આલમનો યાની કે તમામ દુનિયાઓની શરૂઆત કરે છે, પછી પણ તે જ તેને પાછી બનાવે છે, પછી તેની તરફ તમે બધાનું પાછું ફરવાનું થશે. ને જે દિવસે કયામત કાયમ થશે ત્યારે ગુનેગાર લોકો નિરાશ ને માયુસ બની રહી જશે. وَلَمْ يَكُنْ لَهُمْ مِنْ شُرَكَائِهِمْ شُفَعَاءُ وَكَانُوا بِشُرَكَائِهِمْ كَافِرِينَ ને તેમના શરીકોમાંથી કોઈ પણ તેમની મુક્તિ માટે આઝાદી માટે ભલામણ કરનાર થશે નહીં ને તેઓ પંડે પણ પોતાના શરીકોનો ઇનકાર કરનારા થઈ જશે. وَيَوْمَ تَقُومُ السَّاعَةُ يَوْمَئِذٍ يَتَفَرَّقُونَ ને જે દિવસે કયામત કાયમ થશે તે દિવસે ઈમાનવાળા તથા નાસ્તિકો એકબીજાથી જુદા પડી જશે. પછી જે લોકો ઈમાન લાવ્યા હશે અને સારા આમાલ કર્યા હશે તેઓ તો બાગે જન્નતમાં આનંદ આનંદમાં જ રહેશે, યાની કે ખુશી મજામાં રહેશે. ને રહ્યા તે લોકો કે જેઓ ઈમાન લાવ્યા ન હશે અને જેમણે અમારી આયતોને યાની કે નિશાનીઓને તથા કયામતના દિવસની હાજરીને જુટલાવી હશે તો તેમને અઝાબમાં ગિરફ્તાર કરી હાજર કરવામાં આવશે. અને જે વખતે તમને સાંજ પડે છે ને જે વખતે તમને સવાર પડે છે ત્યારે અલ્લાહની જ પાકીઝગી બયાન કર્યા કરો. અને દરેક પ્રકારની તારીફને વખાણ તેના જ માટે શોભા દે છે આસમાનો તથા જમીનમાં, અને રાત પડતા તથા જે વખતે તમે લોકોને બપોર થાય છે ત્યારે પણ અલ્લાહની પાકીઝગી બયાન કર્યા કરો. યુખરિજુલ હય મિનલ મયત વયુખરિજુલ મયત મિનલ હય વયુહયિલ અર્દ બાદ મૌતિહા વકذلك તુખરજુન. તે મૂળદાઓમાંથી જીવતાઓને કાઢે છે ને જીવતાઓમાંથી મૂળદાઓને કાઢે છે ને જમીનને તેના મોત બાદ પાછી ફરી જીવતી કરે છે ને એ જ રીતે તમે કબરોમાંથી કાઢવામાં આવશો. ومن آياته أن خلقكم من تراب ثم إذا أنتم بشر تنتشرون. અને તેની કુદરતની નિશાનીઓમાંથી આ પણ એક નિશાની છે કે તેણે તમને માટીમાંથી પેદા કર્યા પછી તમે એકાએક અચાનક માણસ બની ઠેક ઠેકાણે ફેલાઈ ગયા. خلق لكم من أنفسكم أزواجا لتسكنوا إليها وجعل بينكم مودة ورحمة إن في ذلك لآيات لقوم يتفكرون. અને તેની નિશાનીઓમાંથી આ પણ એક છે કે તમારા માટે તમારામાંથી જ જોડા યાની કે ઔરતો પણ પેદા કરેલ છે કે જેથી તમે તેમની પાસે જઈ રાહત મેળવો ને તમારા બંને વચ્ચે પ્રેમ અને મમતાને લાગણી પેદા કરી. બેશક તે લોકો માટે કે જેઓ ચિંતન મનન કરે છે એમાં ઘણી નિશાનીઓ હાજર છે. خلق السماوات والأرض واختلاف ألسنتكم وألوانكم إن في ذلك لآيات للعالمين. અને તેની નિશાનીઓમાં આસમાનો તથા જમીનનું પેદા કરવું તથા તમારી જુદી જુદી ભાષાઓ તથા રંગોનું જુદા જુદા હોવું પણ છે. બેશક જ્ઞાની લોકો માટે તેમાં નિશાનીઓ છે. وَمِنْ آيَاتِهِ مَنَامُكُمْ بِاللَّيْلِ وَالنَّهَارِ وَابْتِغَاؤُكُمْ مِنْ فَضْلِهِ إن في ذلك لآيات لقوم يسمعون. અને તમારું રાતનું ઊંઘવું તથા દિવસનું ઊંઘવું અને તમારું તેની મહેરબાની થકી રોજીનું ચાહવું એ પણ તેની નિશાનીઓમાંથી છે. બેશક સાંભળનારાઓ માટે એમાં પણ નિશાનીઓ હાજર છે. فيحيي به الأرض بعد موتها إن في ذلك لآيات لقوم يعقلون. અને તેની નિશાનીઓમાં આ પણ છે કે તમને ડરાવવા તથા આશાવાળા કરવા માટે વીજળીના ચમકારા દેખાડે છે ને આસમાન પરથી પાણી ઉતારે છે, પછી તે થકી જમીનને તેના મોત બાદ પાછી ફરી જીવતી કરે છે. બેશક તે લોકો માટે કે જેઓ અક્કલ રાખે છે એમાં પણ નિશાનીઓ છે. ثم إذا دعاكم دعوة من الأرض إذا أنتم تخرجون. અને તેની નિશાનીઓમાંથી આ પણ છે કે આસમાનો તથા જમીન તેના જ હુકમથી કાયમ રહ્યા છે, પછી જે વખતે તે તમને એક જ પોકાર કરી જમીનમાંથી પોકારશે તો તમે જમીનમાંથી પાછા જીવતા થઈ તત્કાળ નીકળી પડશો. ને જે કાંઈ આસમાનો તથા જમીનમાં છે તે તેનું જ છે, બધા તેના જ તાબેદાર છે. وَلَهُ الْمَثَلُ الْأَعْلَى فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ وَهُوَ الْعَزِيزُ الْحَكِيمُ. ને તે એ જ છે જે તમામ આલમને તમામ દુનિયાઓને પહેલા મુકરર કરે છે, પછી કયામતને દિવસે પણ તેને પાછી મુકરર કરશે, અને આ કાર્ય તેના માટે એકદમ સહેલું છે. ને આસમાનો તથા જમીનમાં ઉત્તમ એકબીજાનો મુકાબલો કરવો, ઉત્તમ સરખામણી તેને જ માટે છે, અને તે જ મહાન બધું કરી શકવા તાકતવર ને હિકમતવાળો છે. فأنتم فيه سواء تخافونهم كخيفتكم أنفسكم كذلك نفصل الآيات لقوم يعقلون. તે તમારા સમજવા માટે તમારા માંથી જ એક મિસાલ બયાન કરે છે કે શું તે રોજીમાં કે જે અમોએ તમને આપી મૂકી છે તમારા ગુલામોમાંથી કોઈ તમારો ભાગીદાર હોય છે કે જેથી તમે તે રોજીના ઉપયોગમાં સરખે સરખા થઈ જાઓ, અને શું જેવી રીતે તમે અંદરોઅંદર એકબીજાથી બીવો છો તેમ તેનાથી પણ બીવો છો. જે લોકો અક્કલ ધરાવે છે તેમના માટે અમે એવી જ રીતે અમારી આયતો સાફ કરી બયાન કરીએ છીએ. بَلِ اتَّبَعَ الَّذِينَ ظَلَمُوا أَهْوَاءَهُمْ بِغَيْرِ عِلْمٍ فَمَن يَهْدِي مَن أَضَلَّ اللَّهُ وَمَا لَهُم مِّن نَّاصِرِينَ. બલકે વાત આ છે કે જે લોકો જુલ્મ કરે છે તેઓ જાણ્યા કર્યા વિના પોતાના મનની ખ્વાહિશને મુજબ કરે છે. ખુલાસો એ કે અલ્લાહ જેનાથી હિદાયતની ઉત્તેજના ખૂંચવી લે છે તેને રાહ પર કોણ લાવી શકે છે, ને એવાઓનો મદદગાર પણ કોઈ થશે નહીં. فأقم وجهك للدين حنيفا فطرة الله التي فطر الناس عليها لا تبديل لخلق الله ذلك الدين القيم ولكن أكثر الناس لا يعلمون. માટે એ રસૂલ, તું એક જ અલ્લાહનો માનનારો રહીને તેના જ દીન તરફ મોઢું સીધું કરી રાખ. આ અલ્લાહે ઘડેલો આલમનો કાનૂન, ફિતરત, કુદરત છે, તે મુજબ જ ચાલ. કે જે દુનિયાનો કાનૂન ફિતરત પર તેણે માણસોને પેદા કર્યા છે, અલ્લાહના તે આલમના કાનૂનમાં, કુદરતમાં કોઈ ફેરફાર થઈ શકતો નથી. સાચો ધર્મ એ જ છે, પણ ઘણા ખરા લોકો જાણતા નથી. મુનીબીન ઇલયહ વત્તકુહુ વઅકીમુસ્સલાત વલા તકુનુ મિનલ મુશરિકીન. તેની તરફ રજૂ થઈ રહો ને તેનાથી જ બીવો, ને નમાઝ કાયમ કરો, ને મુશ્રિકોમાંથી થાઓ નહીં, યાની અલ્લાહની જાતમાં ભાગીદાર બનાવો નહીં. મિનલ્લઝીના ફરકુ દીનહુમ વકાનુ શિયઅ કુલ્લુ હિઝબિન બિમા લદૈહિમ ફરિહૂન. તેઓમાંથીના કે જેમણે પોતાના મઝહબના કટકે કટકા કરી નાખ્યા, યાની કે મુશ્રિકોમાંથીના, ને જુદા જુદા રાહવાળા, જુદા જુદા રસ્તાવાળા બની ગયા. દરેક પક્ષ જે કાંઈ પણ ધર્મ તેની પાસે છે તેમાં જ ખુશી માને છે. ને જ્યારે માણસોને કાંઈ નુકસાન પહોંચે છે ત્યારે તેઓ પોતાના પાલનહાર તરફ રજૂ થઈને તેને પુકારવા માંડે છે. પછી જ્યારે તે તેમને પોતાની મહેરબાનીની મજા ચખાડે છે ત્યારે તેઓમાંથીનું એક ટોળું તરત જ પોતાના પાલનહારનો શરીક ને ભાગીદાર બનાવવા માંડી જાય છે. કે જેથી અમોએ તેમને જે કાંઈ આપ્યું છે તેની નાશુકરી કરે. માટે થોડા દિવસોનો લાભ મેળવી લો, પછી આગળ જતા તમને જણાય આવશે. અથવા શું અમોએ તેમના પર કોઈ એવી દલીલ ઉતારી છે કે તે અલ્લાહ સાથે બીજાને શરીકને ભાગીદાર કરવાનું કહેતી હોય? ને જે વખતે અમે લોકોને અમારી મહેરબાનીની મજા ચખાડીએ છીએ ત્યારે તેઓ તેનાથી રાજી રાજી થઈ જાય છે, અને જો તેમના પર તેમના હાથોએ અગાઉ કરેલા કામોના કારણે કોઈ આફત આવી પડે છે તો તરત જ હતાશ ને માયુસ થઈ જાય છે. શું તેમણે આ નથી જોયું કે અલ્લાહ જેના માટે ચાહે છે રોજી બોળી કરી દે છે, ને જેના માટે ચાહે છે તંગ કરી દે છે? બેશક જે લોકો ઈમાન રાખે છે તેમના માટે એમાં પણ નિશાનીઓ હાજર છે. માટે એ રસૂલ, તું તારા નજદીકના સગાવાલાઓને તથા મિસ્કીનોને તથા મુસાફરોને તેમના હક આપતો રહે. આ તે લોકો માટે કે જેઓ અલ્લાહની ખુશીને ચાહનારા છે ઘણું જ સારું છે ને એવા જ લોકો પૂરેપૂરી આઝાદી પામનારા છે. وَمَا آتَيْتُم مِّن زَكَاةٍ تُرِيدُونَ وَجْهَ اللَّهِ فَأُولَئِكَ هُمُ الْمُضْعِفُونَ. અને રીબા યાની કે ભારે વ્યાજ કે જે લોકોના માલને કાંઈક વધારી દે એવા મકસદથી તમે આપો છો તો જાણી લો કે તે અલ્લાહની પાસે કાંઈ જ વધારો કરતો નથી. અને અલ્લાહની ખુશી હાસિલ કરવા માટે જે ખૈરાત તમે આપો છો તો બસ એવા જ લોકો પોતાના માલ તથા સવાબને વધારનારા છે. અલ્લાહ એ જ સર્વશક્તિમાન છે કે જેણે તમને પેદા કર્યા, પછી તેણે તમને રોજી આપી, પછી તે તમને મોત આપે છે, પછી તે તમને પાછા જીવતા કરે છે. શું તમારા બનાવેલા શરીકોમાંથી ભાગીદારોમાંથી પણ કોઈ એવો છે જે આ કાર્યોમાંથી કોઈ કાર્ય કરી દેખાડે? જે વસ્તુઓને આ લોકો અલ્લાહનો શરીકને ભાગીદાર બનાવે છે તેમનાથી તેની જાત પાક ને બલન છે. લોકોના હાથે જે કાંઈ થયું તેના કારણે ખુશકી તથા તરીમાં ફસાદ જાહેર થઈ ગયો કે જેથી તેમણે જે કાંઈ વર્તન ચલાવ્યું તેના થોડાક ભાગની મજા તો અલ્લાહ તેમને ચખાડી દે કે કદાચ ને તેઓ વધુ ફસાદ કરતા અટકે. એ રસૂલ, તું કહે કે જમીનમાં ચાલો ફરો, પછી ધ્યાન દે જો કે તે લોકો કે જે તમારી પહેલા હતા તેમનો કેવો અંત આવ્યો. તેઓમાંથી ઘણા ખરા મુશ્રિક હતા, યાનિ કે અલ્લાહમાં શરીક ગણાવનાર હતા. فأقم وجهك للدين القيم من قبل أن يأتي يوم لا مرد له من الله يومئذ يصدعون. માટે તું સાચા ધર્મ તરફ તારું મોઢું સીધું રાખ. તે દિવસ અલ્લાહ તરફથી આવી પહોંચે તે પહેલા કે જે દિવસનું આવવું હરગીજ ટળનાર નથી. તે દિવસે ઈમાનવાળા તથા નાસ્તિક એકબીજાથી જુદા પડી જશે. મન કફર ફઅલયહ કુફરુ વમન અમિલ સાલિહન ફલિઅન્ફુસિહિમ યમહદુન. જે માણસ ઈમાન ન લાવ્યો તો તેના ઈમાન નહીં લાવવાના ગુનાહનો બોજો તેના ઉપર જ રહેશે, ને જેણે કોઈ નેકી કરી તો તેણે પોતાના માટે આખિરતની તૈયારી કરી. કે જેથી તે અલ્લાહ તે લોકોને કે જેઓ ઈમાન લાવ્યા છે તથા નેક અમાલ કર્યા છે પોતાની મહેરબાનીથી સારો બદલો આપે. બેશક તે ઈમાન નહીં લાવનારાઓને દોષ રાખતો નથી. ને તેની નિશાનીઓમાં આ પણ એક છે કે તે હવાઓને મોકલે છે એ માટે કે તે વરસાદની ખુશખબર આપનારા હોય અને એ માટે કે તે તમને પોતાની રહેમતની મજા ચખાડે ને એ માટે કે તેના હુકમથી વહાણો ચાલે ને એ માટે કે તેની મહેરબાનીમાંથી તમે રોજી માંગો ને એ માટે કે કદાચ ને તમે આભાર માનનારા થાઓ. ولقد أرسلنا من قبلك رسلا إلى قومهم فجاءوهم بالبينات فانتقمنا من الذين أجرموا وكان حقا علينا نصر المؤمنين. ني رسول چوکسج اموئے تاری اگاو تمنی پوت پوتانی قومو طرف રસૂલ મોકલ્યા હતા. પછી તેઓ તેમની પાસે અમારી ખુલ્લી દલીલો લઈને આવ્યા, છતાં તેમણે માન્યું નહીં. પછી તે લોકોથી કે જેઓ ગુનેગાર હતા અમોએ બદલો લીધો, ને મોમિનોની મદદ કરવી અમારા પર હંમેશ માટે લાઝિમ છે. فيبسطه في السماء كيف يشاء ويجعله كسفا فترى الودق يخرج من خلاله فإذا أصاب به من يشاء من عباده إذا هم يستبشرون. الله ايج چه کہ جه هواو موکلے چه پچھی تے وادلا کھینچی لاوے چه પછી તે તેમને જેવી રીતે ચાહે છે આસમાન પર ફેલાવી દે છે અને તેમના કટકે કટકા કરી નાખે છે. પછી તું જુએ છે કે તેમાંથી વરસાદ નીકળી ચાલ્યો આવે છે. પછી જ્યારે તે પોતાના બંદાઓમાંથી જેના પર ચાહે તેમાંથી વરસાદ વરસાવી દે છે, ત્યારે તેઓ તાત્કાલિક ખુશી મનાવવા માંડી જાય છે. قبل أن ينزل عليهم من قبله لمبلسين. ને જો કે તેમના પર વરસાદ વરસાવવામાં આવ્યો તે પહેલા તો તેઓ નિરાશ ને માયુસ બની ગયા હતા. فانظر إلى آثار رحمة الله كيف يحيي الأرض بعد موتها إن ذلك لمحيي الموتى وهو على كل شيء قدير. માટે જરા અલ્લાહની મહેરબાની ભરી નિશાનીઓને ધ્યાનથી જો કે તે મરેલી જમીનને પાછી કેવી રીતે ફરી જીવતી કરે છે. બેશક એ જ મુર્દાઓને પણ જીવતા કરનારો છે ને એ જ દરેક વસ્તુ પર પૂરેપૂરો કાબુ રાખનારો છે. وَلَئِنْ أَرْسَلْنَا رِيحًا فَرَأَوْهُ مُصْفَرًّا لَظَلُّوا مِنْ بَعْدِهِ يَكْفُرُونَ. અને જો અગર અમે એવા એક હવાને મોકલી દઈએ કે જેથી તેઓ પોતાની ખેતી પીળી પડી ગયેલી જોવે, તો તે પછી તેઓ અમારી પહેલી બક્ષિસોને ભૂલી જાય, નાશુકરી કરવાનું ચાલુ જ રાખશે. فَإِنَّكَ لَا تُسْمِعُ الْمَوْتَى وَلَا تُسْمِعُ الصُّمَّ الدُّعَاءَ إِذَا وَلَّوْا مُدْبِرِينَ. માટે એ રસૂલ, ખાતરીપૂર્વક જાણજે કે તું મુર્દાઓને સંભળાવી શકતો નથી અને ન બહેરાઓને બોલવાનો અવાજ સંભળાવી શકે છે જ્યારે કે તેઓ પીઠ ફેરવી ચાલતી પકડે છે. અને ન તું દિલના આંધળાઓને તેમની ગુમરાહીમાંથી આસાન રસ્તા પર લાવનાર છે. તું તો સિર્ફ તેમને અમારો સંદેશો સંભળાવી શકે છે કે જે અમારી આયતો પર ઈમાન રાખે છે. પછી તેઓ તાબે થઈ જાય છે. અલ્લાહુલ્લઝી ખલકકુમ મિન ضઅફ ثم جعل من بعد ضعف قوة ثم جعل من بعد قوة ضعفا وشيبة يخلق ما يشاء وهو العليم القدير. અલ્લાહ તે છે જેણે તમને શરૂઆતમાં કમજોરીમાંથી નબળાઈમાંથી પેદા કર્યા, પછી કમજોરી બાદ તાકાત અતા કરી, પછી તાકાત બાદ પાછી કમજોરી અને બુઢાપાની હાલત કરી દીધી. તે ચાહે છે તે પેદા કરી દે છે, અને એ જ જ્ઞાન ને કુદરતનો સાહેબ છે. ને જે દિવસે કયામત કાયમ થશે ત્યારે ગુનેગારો કસમ ખાઈ ખાઈને કહેશે કે તેઓ એક કલાકથી વધુ સમય દુનિયામાં રોકાણા ન હતા. આ લોકો દુનિયામાં પણ એવી જ રીતે બહેક્યા કરતા હતા. ને તે લોકો કે જેમને ઇલ્મ તથા ઈમાન આપવામાં આવ્યું હતું તેઓ કહેશે કે સાચે જ તમે અલ્લાહના લખી મૂકેલા હુકમ મુજબ કયામત સુધી રહ્યા, અને તે કયામતનો દિવસ આ જ છે, પણ તમને તેની જાણ ન હતી. માટે તે દિવસે જેમણે જુલ્મ કર્યો હશે તેમનું બહાનું તેમને કાંઈ લાભ પહોંચાડશે નહીં, અને ન તેમના તરફ રહેમ ભાવના દેખાડવામાં આવશે. અને અમોએ આ કુરાને મજીદમાં બધા માણસોને સમજાવવા માટે દરેક રીતના દાખલાને મિસાલ બયાન કર્યા છે, ને અગર તું તેમની પાસે કોઈ પણ નિશાની લઈ આવે તો પણ તે લોકો કે જેઓ ઈમાન નથી લાવ્યા એ જ કહેશે કે એ મુસલમાનો, તમે હળહળતો જૂઠો દાવો કરનારા છો. અલ્લાહ તે લોકોના મન પર કે જેઓ ઇલ્મ રાખતા નથી એવી જ રીતે મહોર મારી દે છે. માટે એ રસૂલ, તું સબ્ર કર, બેશક અલ્લાહનો વાયદો સાચો છે, ને એવું ન થાય કે જે લોકો તારા રસૂલ હોવાની શ્રદ્ધાને વિશ્વાસ નથી રાખતા તેઓ તને ચીડાવીને હલકો પાડી દે.